श्री ओम श्री परमात्मने नमः। श्री पद्म पुराण पाताल खंड अध्याय पहलो शेष जी द्वारा वात्स्यायन मुनि समक्ष राम अश्वमेघनी कथानो आरंभ करवो। श्री रामचंद्र जी नु लंका थी अयोध्या माटे विदाय थव। नारायणम नमस्कृत्यम नमस्कृत्य नरम चैव नरोत्तमम देवीम सरस्वती व्यासम ततो जयम उदी रयेत। भगवान नारायण पुरुष श्रेष्ठ नर तेमनी लीला प्रगट करनारा भगवती सरस्वती तथा तेना वक्ता महर्षि वेद व्यास ने नमस्कार करीने जय एटले के इतिहास पुराण नो पाठ करवो जोईए। ऋषि बोलिया, हे महाभाग सुतजी, अमे तमारा मुखे थी संपूर्ण स्वर्गखंडनी मनोहर कथा सांभळी। आयुष्मान, हवे अमने श्री रामचंद्रजी नुं चरित्र संभळावो। सुतजीए कह्युं, हे महर्षिओ, एक समय मुनिवर वात्स्यायने पृथ्वीने धारण करवा वाला नागराज भगवान अनंतने आ परम निर्मळ कथा विशे प्रश्न कर्यो। श्री वात्स्यायन बोल्या, हे भगवान शेषनाग, मैं तमारा मुखे संसार नी उत्पत्ति अने प्रलय वगैरे विषय बधी वातो सांभळी। भूगोल खगोल ग्रह तारा ने नक्षत्र वगैरे नी गतिनो निर्णय महतत्व वगैरे नी सृष्टिओना तत्वनु पृथक पृथक निरूपण तथा सूर्यवंशी राजाओना अद्भुत चरित्रनु पण मैं श्रवण कर्युं छे। एज प्रसंग में तमे भगवान श्री रामचंद्रजी नी कथानो पण वर्णन कर्युं छे, जनेक महापापो ने दूर करनारी छे। परंतु ते भगवान श्री रामचंद्र जी ना अश्वमेघ यज्ञ नी कथा संक्षेप में ज सांभळवा मळी, तेथी हवे हूँ ते कथा ने तमारा द्वारा विस्तार थी सांभळवा इच्छू छु। आ तेज कथा छे जे कहवा सांभळवा तथा स्मरण करवाथी मोटा मोटा पातकों ने पण नष्ट करी नाखे छे। एटलू ज नहीं, ते मनोवांछित वस्तु ने आपनारी तथा भक्तोना चित्त ने प्रसन्न करनारी छे। भगवान शेष जीए कह्यु, हे ब्राह्मण, तमे ब्राह्मण कुल मां श्रेष्ठ ने धन्यवाद ने पात्र छो, केम के तमने आवी बुद्धि प्राप्त थई छे। जे श्री रामचंद्र जी ना युगल चरणार विंदु ना मकरंद नु पान करवा माटे आसक्त रहे छे। बधा ऋषि महर्षि साधु पुरुषोना समागम ने श्रेष्ठ माने छे। एनु कारण एज छे के सत्संग थता श्री रघुनाथ जी नी ते कथाने माटे अवसर मळे छे। जे समस्त पापों ने नाश करनारी छे, देवता ने असुर प्रणाम करता समय पोताना मुगटना मणियों थी जेमना चरणों नी आरती उतारे छे, तेज भगवान श्री राम नु स्मरण करावीने तमे मारा पर बहु मोटो अनुग्रह कर्यो छे। ज्या बधा वगैरे ज्या ब्रह्मा वगैरे देवता पण मोहित थईने कशु जाणी शकता नथी, तेज श्री रघुनाथ जी नी कथारूपी महासागरनो थाह लेवा माटे मारा जेवा मच्छर समान तुच्छ जीवनी केटली शक्ति छे। तेम छता हूँ मारी शक्ति अनुसार तमारा समक्ष श्री राम कथानो वर्णन करीश, केम के अत्यंत विस्तृत आकाश मां पण पक्षी पोतानी गमन शक्ति अनुसार उड़ेज छे। श्री रघुनाथ जी नु चरित्र करोड़ों श्लोकों मां छे। जेमनी जेवी बुद्धि होय छे तेओ तेओ ज वर्णन करे छे। जे मग्निना संपर्क थी सोनू शुद्ध थई जाय छे, तेज प्रमाणे श्री रघुनाथ जी नो उत्तम यश मारी बुद्धि ने पण निर्मल बनाई देशे। सूत जी कहे छे, हे महर्षियो, मुनिवर वात्स्यायन ने आ प्रमाणे कहीने भगवान शेष जीए ध्यानस्थ थईने पोतानी आंखो बंद करी लीधी अने ज्ञान दृष्टि द्वारा ते अलौकिक कल्याणमय कथा नो अवलोकन कर्यो। पछी तो अत्यंत हर्षना कारणे तेमना शरीरमां रोमांच थई गयो अने तेओ गदगद वाणीथी युक्त थईने दशरथ नंदन श्री रघुनाथजीनी विशद कथानुं वर्णन करवा लागी। भगवान शेष बोल्या, हे वात्सायनजी, देवता अने दानवोने दुःख आपनारा लंकापति रावणना मराई गया पछी इंद्र वगैरे संपूर्ण देवताओने बहु शांति थई। તેઓ આનંદમગ્ન થઈને સેવકની જેમ ભગવાનના ચરણોમાં પડી ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા। ત્યાર પછી શ્રી રામચંદ્રજી પરમાત્મા વિભીષણને લંકાના રાજ્ય પર અભિષિક્ત કરીને સીતાની સાથે પુષ્પક વિમાન પર આરૂઢ થયા. તેમની સાથે લક્ષ્મણ, સુગ્રીવ અને હનુમાન વગેરે પણ વિમાન પર જઈને બેસી ગયા. તે સમયે ભગવાનના વિરહના ભયથી વિભીષણના મનમાં પણ તેમની સાથે જવાની ઈચ્છા થઈ અને તેમણે પોતાના મંત્રીઓની સાથે શ્રી રઘુનાથજીનું અનુસરણ કર્યું. ત્યાર પછી લંકા અને અશોક વાટિકા પર દ્રષ્ટિપાત કરીને ભગવાન શ્રીરામે તરત જ અયોધ્યાપુરી તરફ પ્રસ્થાન કર્યું. સાથે જ બ્રહ્મા વગેરે દેવતાઓ પણ પોતપોતાના વિમાનો પર બેસીને યાત્રા કરવા લાગ્યા. તે સમયે ભગવાન શ્રીરામના કાનોને સુખ આપનારી દેવતાઓની દુદુંબીઓનો મધુર ધ્વનિ સાંભળતા તથા માર્ગમાં સીતાજીને અનેક આશ્રમોથી યુક્ત તીર્થો, મુનિઓ, મુનિપુત્રો તથા પતિવ્રતા મુનિપત્નીઓના દર્શન કરતા રહીને જઈ રહ્યા હતા. પરમ બુદ્ધિમાન શ્રી રઘુનાથજીએ પહેલા શ્રી લક્ષ્મણજી સાથે જ્યાં જ્યાં નિવાસ કર્યો હતો તે બધા સ્થાન સીતાજીને દેખાડ્યા. આ પ્રમાણે તેમના માર્ગમાં સ્થાનોના દર્શન કરાવતા રહીને શ્રી રામચંદ્રજીએ પોતાની અયોધ્યાપુરીને જોઈ પછી તેની નિકટ નંદીગ્રામ પર દૃષ્ટિપાત કર્યો, જ્યાં ભાઈના વિયોગને કારણે અનેક દુઃખમય ચિહ્નોને ધારણ કરીને ધર્મનું પાલન કરતા રહીને રાજા ભરત નિવાસ કરી રહ્યા હતા. તે દિવસોમાં તેઓ જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂઈ રહેતા હતા. બ્રહ્મચર્યનું પાલન કરીને મસ્તક પર જટા અને શરીર પર વલ્કલ વસ્ત્ર ધારણ કરતા હતા. તેમનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું હતું. તેઓ નિરંતર શ્રી રામચંદ્રજીની ચર્ચા કરતા રહીને દુઃખથી આતુર રહેતા હતા. અન્નના સ્થાન પર તો તેઓ જવ પણ ગ્રહણ કરતા ન હતા તથા પાણી પણ વારંવાર પીતા ન હતા. જ્યારે સૂર્યોદય થતો ત્યારે તેઓ તેમને પ્રણામ કરીને કહેતા, હે જગતને નેત્ર પ્રદાન કરનારા ભગવાન સૂર્ય, તમે દેવતાઓના સ્વામી છો, મારા મહાન પાપને હરી લો. હાય, મારાથી મોટો પાપી કોણ હશે? મહારાજ કારણે જગત પૂજ્ય શ્રી રામચંદ્રજીને પણ વનમાં જવું પડ્યું. કોમળ અંગોવાળા સીતાજી દ્વારા સેવિત શ્રીરામ આ સમયે વનમાં રહે છે. અહો, જે સીતાજી પુષ્પ સૈયા પર પુષ્પોની ડાળખીના સ્પર્શથી પણ વ્યાકુળ થઈ જતા હતા અને જેઓ ક્યારેય સૂર્યના તડકામાં ઘરમાંથી બહાર નીકળ્યા નથી, તે જ પતિવ્રતા જનક કિશોરી આજે મારા કારણે જંગલોમાં ભટકી રહ્યા છે, જેમના ઉપર કદી કોઈ રાજાઓની પણ દ્રષ્ટિ પડી ન હતી, તે જ સીતાને આજે ભીલ લોકો પ્રત્યક્ષ જુએ છે, જે અહીં મીઠા મીઠા પકવાનોને ભોજન માટે આગ્રહ કરવા છતાં ખાતા ન હતા. તે જાનકીજી આજે જંગલના ફળ માટે સ્વયં યાચના કરતા હશે. આ પ્રમાણે શ્રીરામ પ્રત્યે ભક્તિ રાખનારા મહારાજ ભરત દરરોજ પ્રાતઃકાળે સૂર્ય ઉપસ્થાન બાદ ઉપરોક્ત વાતો કહ્યા કરતા હતા. તેમના સુખ દુઃખમાં હંમેશા સાથ આપનાર શાસ્ત્ર, ચતુર, નીતિજ્ઞ અને વિદ્વાન મંત્રીઓ જ્યારે ભરતજીને સાંત્વના આપતા કંઈક કહેતા ત્યારે તેઓ તેમને આ પ્રમાણે ઉત્તર આપતા હતા. અમાત્યગણ, મુજબ આજ્ઞા સાથે તમે શા માટે વાતચીત કરો છો? હું સંસારના બધા લોકોથી અધમ છું, કેમ કે મારા કારણે જ મારા મોટા ભાઈ શ્રીરામ આજે વનમાં જઈને કષ્ટ ભોગવી રહ્યા છે. મુજબ આજ્ઞા માટે પોતાના પાપોનું પ્રાશ્ચિત કરવાનો આ અવસર પ્રાપ્ત થયો છે, તેથી હું શ્રી રામચંદ્રજીના ચરણોનું નિરંતર આદરપૂર્વક સ્મરણ કરીને મારા દોષોને ધોઈ નાખીશ. આ સંસારમાં માતા સુમિત્રા પણ ધન્ય છે, તેઓ જ પોતાના પતિને પ્રેમ કરનારા તથા વીર પુત્રના માતા છે, જેમના પુત્ર લક્ષ્મણ સદા શ્રી રામચંદ્રજીના ચરણોની સેવામાં રહે છે. આ પ્રમાણે ભાતૃવત્સલ ભરત જ્યાં રહીને ઉચ્ચ સ્વરથી વિલાપ કર્યા કરતા હતા તે નંદીગ્રામને શ્રીરામે જોયું. અધ્યાય એક સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.